श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 5 लक्ष्मीजीना प्रादुर्भावनी कथा समुद्र मंथन ने अमृत प्राप्ति। भीष्मजीए कह्यू, हे मुने, मैं तो सांभळ्यु हतु के लक्ष्मीजी शीर समुद्र माथी प्रगट थया छे। पछी तमे कई रीते कह्यू के तेओ भृगुना पत्नी ख्यातिना गर्भथी उत्पन्न थया। पुलस्त्यजी बोलिया, हे राजन, तमे मने जे प्रश्न कर्यो छे तेनो उत्तर सांभळो। लक्ष्मीजीना जन्मनो संबंध समुद्र साथे छे, ए वात मैं पण ब्रह्माजीना मुखे सांभळी छे। एक समयनी वात छे, दैत्यो अने दानवोए बहु मोटी सेना लईने देवताओ पर आक्रमण कर्यु। ते युद्धमां देवताओनो पराजय थयो त्यारे इंद्र वगैरे देवताओ अग्निनी आगेवानीमां ब्रह्माजीना शरणे गया। त्यां तेमणे पोतानी बधी वात कही संभळावी। ब्रह्माजीए कह्यू, तमे बधा मारी साथे भगवानना शरणमां चालो। आ प्रमाणे कहीने तेओ बधा देवताओने साथे लईने क्षीरसागरना उत्तर तट पर गया अने भगवान वासुदेव ने संबोधित करीने बोल्या, हे विष्णु, तरत उठो ने आ देवताओनु कल्याण करो। तमारी सहायता न मळवाथी दानवो आमने वारंवार परास्त करे छे। एमना प्रमाणे कहेवाथी कमळ जेवा नेत्रो वाला भगवान अंतर्यामी पुरुषोत्तमे देवताओना शरीरनी अपूर्व अवस्था जोईने कह्युं, हे देवताओ, हुं तमारा तेजनी वृद्धि करीश। हूँ जे उपाय बताऊँ छू ते तमे करो। दैत्यो साथे मळीने दरेक प्रकारनी औषधिओ लई आवो अने ते औषधिओने क्षीरसागरमां नाखी दो। पछी मंदराचलने रवैयो अने वासुकी नागने नेत्रु एटले के रस्सी बनावीने समुद्रनुं मंथन करीने तेमांथी अमृत काढो। आ कार्यमां हूँ तमारी सहायता करीश। समुद्रनुं मंथन करवाथी जे अमृत निकळशे तेनुं पान करवाथी तमे लोको बळवान अने अमर थई जशो। देवाधिदेव भगवाने आ प्रमाणे कहेवाथी बधा देवता दैत्यो साथे संधि करीने अमृत काढवाना यत्नमां लागी गया। देव दानव अने दैत्य बधा मळीने सर्व प्रकारनी औषधिओ लई आव्या अने तेमने क्षीरसागरमां नाखीने मंदराचलने रवैयो अने वासुकी नागने रस्सी एटले के नेत्रु बनावीने वेगपूर्वक मंथन करवा लाग्या। भगवान श्री विष्णुनी प्रेरणाथी बधा देवताओ साथे मळीने वासुकी नागनी पूछडी तरफ रही गया अने दैत्योने तेमणे वासुकीना माथा तरफ उभा करी दीधा। हे भीष्मजी, वासुकीना मुखनो श्वास तथा विषना अग्निथी दग्ध थई जवाने कारणे बधा दैत्यो निस्तेज थई गया। शिर समुद्रनी वच्चे ब्रह्मवेताओमां श्रेष्ठ भगवान ब्रह्मा तथा महातेजस्वी महादेवजी कच्छप रूपधारी भगवान श्री विष्णुनी पीठ पर उभा रहीने पोतानी भुजाओथी कमळनी जेम मंदराचलने पकड़ी राख्यो हतो तथा स्वयं भगवान श्री हरि कूर्म रूप धारण करीने क्षीरसागरनी अंदर देवताओ अने दैत्योनी वच्चे स्थित हता। तेओ मंदराचलने पोतानी पीठ पर राखीने तेने डूबवाथी बचावता हता। त्यार पछी ज्यारे देवता अने दानवोए क्षीर समुद्रना मंथननो आरंभ कर्यो त्यारे सर्वप्रथम तेमाथी देव पूजित कामधेनुनो आविर्भाव थयो, જે આવિષ્ય ઘી દૂધની ઉત્પત્તિનું સ્થાન માનવામાં આવી છે। ત્યાર પછી વારુણી એટલે કે મદિરા દેવી પ્રગટ થઈ, જેના મદભર્યા નેત્રો ઘૂમી રહ્યા હતા। તે ડગલે ડગલે લડખડાતી ચાલતી હતી। તેને અપવિત્ર માનીને દેવતાઓએ ત્યાગી દીધી। ત્યારે તે અસુરોની પાસે જઈને બોલી, હે દાનવો, હું બળ પ્રદાન કરનારી દેવી છું, તમે મને ગ્રહણ કરો। દૈત્યોએ તેને ગ્રહણ કરી લીધી। ત્યાર પછી ફરી મંથન શરૂ થતા પારિજાત એટલે કે કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું, જે પોતાની શોભાથી દેવતાઓનો આનંદ વધારનારું હતું। ત્યાર પછી 60 કરોડ અપ્સરાઓ પ્રગટ થઈ, જે દેવતાઓ અને દાનવોની સામાન્ય રૂપે ભોગ્યા છે। જે લોકો પુણ્ય કર્મ કરીને દેવલોકમાં જાય છે તેમનો પણ તેમના પર સમાન અધિકાર હોય છે। અપ્સરાઓ પછી શીતળ કિરણોવાળા ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયો। અપ્સરાઓ પછી શીતળ કિરણોવાળા ચંદ્રમાનો પ્રાદુર્ભાવ થયો, જે દેવતાઓને આનંદ આપનારા હતા. તેમને ભગવાન શંકરે પોતાના માટે માંગતા કહ્યું, દેવતાઓ આ ચંદ્રમા મારી જટાઓમાં સુશોભિત થશે, તેથી મેં તેમને લઈ લીધા. બ્રહ્માજીએ બહુ સારું કહીને શંકરજીની વાતનું અનુમોદન કર્યું. ત્યાર પછી કાલકૂટ નામક ભયંકર વિષ ઉત્પન્ન થયું. તેનાથી દેવતા અને દાનવ બધાને બહુ પીડા થઈ. ત્યારે મહાદેવજીએ સ્વેચ્છાથી તે વિષનું પાન કર્યું. તે પીવાથી તેમના કંઠમાં કાળો દાગ પડી ગયો. ત્યારથી તે મહેશ્વર નીલકંઠ કહેવાયા. ક્ષીરસાગરમાંથી નીકળેલા તે વિષનો જે અંશ પીતા પીતા રહી ગયો હતો, તેને સર્પોએ ગ્રહણ કરી લીધો. ત્યાર પછી પોતાના હાથમાં અમૃતથી ભરેલું કમંડળ લઈને ધન્વંતરજી પ્રગટ થયા. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. વેદરાજના દર્શનથી બધાના મન સ્વસ્થ થયા તથા પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી તે સમુદ્રમાંથી ઉચ્ચ શ્રવા ઘોડો અને એરાવત નામનો હાથી આ બંને ક્રમશઃ પ્રગટ થયા. ત્યાર પછી ક્ષીરસાગરમાંથી લક્ષ્મીદેવનો પ્રાદુર્ભાવ થયો. જેઓ ખીલેલા કમળ પર બિરાજમાન હતા અને તેમના હાથમાં કમળ હતું, તે સમયે મહર્ષિઓએ શ્રી સુક્તનો પાઠ કરીને બહુ જ પ્રસન્નતાપૂર્વક તેમની સ્તુતિ કરી. સાક્ષાત ક્ષીર સમુદ્રે દિવ્ય પુરુષના રૂપમાં પ્રગટ થઈને લક્ષ્મીજીને એક સુંદર માળા ભેટ ધરી, જેના કમળ કદી મુરઝાતા ન હતા. વિશ્વકર્માએ તેમના બધા અંગોમાં આભૂષણો પહેરાવી દીધા. સ્નાન કર્યા પછી દિવ્ય માળા અને દિવ્ય વસ્ત્રો ધારણ કરીને જ્યારે તેઓ બધા આભૂષણોથી વિભૂષિત થયા, ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ અને વિદ્યાધર વગેરે પણ તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું, હે વાસુદેવ, મારા દ્વારા આપેલા લક્ષ્મીદેવીને તમે જ ગ્રહણ કરો. મેં દેવતાઓ અને દાનવોને ના પાડી દીધી છે, આમને તેઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં કરે. તમે જે સ્થિરતાપૂર્વક આ સમુદ્ર મંથનના કાર્યને સંપન્ન કર્યું છે, તેનાથી તમારા પર હું બહુ સંતુષ્ટ છું. આમ કહીને બ્રહ્માજીએ લક્ષ્મીજીને કહ્યું, દેવી તમે ભગવાન કેશવની પાસે જાઓ, મારા આપેલા પતિને પ્રાપ્ત કરીને અનંત કાળ સુધી આનંદનો ઉપભોગ કરો. બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી લક્ષ્મીજી સમસ્ત દેવતાઓની સામે જ શ્રી હરિના વૃક્ષ સ્થળમાં ચાલ્યા ગયા અને ભગવાનને કહ્યું, હે દેવ, તમે કદી મારો પરિત્યાગ કરશો નહીં. હે સંપૂર્ણ જગતના પ્રિયતમ, હું સદા તમારી આજ્ઞાનું પાલન કરતી રહીને તમારા વૃક્ષ સ્થળમાં નિવાસ કરીશ. આમ કહીને લક્ષ્મીજીએ કૃપાપૂર્ણ દ્રષ્ટિથી દેવતાઓ તરફ જોયું. એનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ. આ બાજુ લક્ષ્મીજી દ્વારા ત્યજી દેવાયેલા દૈત્યોને ઘણો ઉદ્વેગ થયો. તેમણે ઝપટીને ધન્વંતરીના હાથમાંથી અમૃતનું પાત્ર છીનવી લીધું. ત્યારે શ્રી વિષ્ણુએ માયાથી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કરી અને તેમની સમીપ જઈને કહ્યું, આ અમૃતનું કમંડળ મને આપી દો. તે ત્રિભુવન સુંદરી રૂપવતી નારીને જોઈને દૈત્યોનું મન કામથી વશીભૂત થઈ ગયું. તેમણે ચૂપચાપ અમૃત તે સુંદરીના હાથમાં આપી દીધું અને બધા તેનું મોઢું તાંકવા લાગ્યા. દાનવો પાસેથી અમૃત લઈને ભગવાને દેવતાઓને આપી દીધું અને ઇન્દ્ર વગેરે દેવતા તરત અમૃત પી ગયા. આ જોઈને દૈત્યો અસ્ત્ર શસ્ત્ર અને તલવારો લઈને દેવતાઓ પર તૂટી પડ્યા. પરંતુ દેવતાઓ અમૃત પીને બળવાન થઈ ચૂક્યા હતા, તેથી તેમણે દૈત્યોને પરાસ્ત કરી દીધા. દેવતાઓનો માર પડવાથી દૈત્યો ચારે દિશાઓમાં ભાગી ગયા અને કેટલાક પાતાળમાં ઘૂસી ગયા. ત્યારે બધા દેવતાઓ આનંદમગ્ન થઈને શંખ ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન શ્રી વિષ્ણુને પ્રણામ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યારથી સૂર્યદેવની પ્રભા સ્વચ્છ થઈ ગઈ. તેઓ પોતાના માર્ગ પર ચાલવા લાગ્યા. ભગવાન અગ્નિદેવ પણ મનોહર પ્રકાશથી યુક્ત થઈને પ્રજ્વલિત થવા લાગ્યા તથા સર્વ પ્રાણીઓનું મન ધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યું. ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા સુરક્ષિત થઈને સમસ્ત ત્રિલોક શ્રી સંપન્ન થઈ ગયું. તે સમયે સમસ્ત લોકને ધારણ કરનારા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, મેં તમારી રક્ષા માટે ભગવાન શ્રી વિષ્ણુને તથા દેવતાઓના સ્વામી ઉમાપતિ મહાદેવજીને નિયુક્ત કર્યા છે. તે બંને તમારા યોગક્ષેમનું વહન કરશે. તમે સદા તેમની ઉપાસના કરતા રહેજો, કેમ કે તેઓ તમારું કલ્યાણ કરવા વાળા છે. ઉપાસના કરવાથી એ બંને તમારા ક્ષેમના સાધક અને વરદાયક થશે. આમ કહીને બ્રહ્માજી પોતાના ધામમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઇન્દ્રે દેવલોકનો રસ્તો લીધો. ત્યાર પછી ભગવાન શ્રી હરિ અને શંકરજી પણ પોતપોતાના ધામમાં જઈ પહોંચ્યા. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર ત્રણેય લોકની રક્ષા કરવા લાગ્યા. હે મહાભાગ, આ પ્રમાણે લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી પ્રગટ થયા હતા. જો કે તે સનાતની દેવી છે, તો પણ એક સમયે ભૃગુના પત્ની ખ્યાતિના ગર્ભથી પણ જન્મ લીધો હતો. અધ્યાય ચોથો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.